આપડે તારો કરનો દઈ રહ્યા કે નહીં અહંકાર જાય તારે અહંકાર કાઢવો છે ને કાઢવો છે મને તો છે જ નહી એટલે કે મને અહંકાર છે જ નહીં. અહંકાર બેન એવું કે છે એ કે છે અહંકાર નથી પણ એ બી એક જાત તો અહંકાર છે. અહંકાર કહેવાય અહંકાર નથી કેનાર એ જ અહંકાર અમે નિર્વાણી છે એવું કે તે અહંકાર અમને ના કે અમે જે બોલીએ ને તેનો અહંકાર કારણ કે અમે જે બોલીએ છીએ આ કોણ બોલે છે તે પ્રકાર કોણ બોલે છે તારો શું જાતે બોલે તે પ્રકાર બોલ છે ત્યાં તારે આ દુનિયા નું 11મું આશ્ચર્ય તમે દસ આશ્ચર્ય ભગવાન મારી ને વખત થઈ રહ્યા 11મું આશ્ચર્ય 2 કલાક માં જે માગે એ મળે નહી તો લાખ આવતા એ ભગવાન બોલે ક્યાંથી તારો નંબર લાગ્યો એને લાભ ઉઠ્યો હતો આ બહુ ને આપવા માટે મને જઈ લાવ્યો છે એટલે પછી 2 મજા કહીએ પછી જબરુદાદા કઈ કાઢ્યું અમારું રસોડામાં ઊંધ્યું હતું તે પૂરું થાય ને ત્યાં સુધી છોડી ના આવે એટલે આ લોકો ને કહ્યું કે જો પતી જશે તો આવી એટલે તમે બધા જજો ચાલો તો મૂકીને અવાય જ નહીં પતી ગયો પતી ગયો પૂરી ઊંધ્યું તૈયારી આવેલી છું એને મેં એ કીધું કાલે એને કેજો કાલે મેં કીધેલું ઘરે થી નીકળતા એટલી બધી ઇમોશનલ છે કાલે પેલા મેં ઘરે કીધું કે રમીલા બેન ને મદદ ના કરતી તો બી અંદર મદદ કરવા ગયેલી મેં કીધેલું તો દેવી તો નહીં પણ ઘણા ઘરોમાં એને માણસ પણ નથી રાખવામાં આવતું એક મતલબ પગની ધોળ સમાજમાં હોય છે એટલે હું દેવી કહું છું દેવી કે થોડું ઘણું કઈ ફેરફાર થાય એના દેવી ને માણસ પણ રાખે તો ઘણા હિન્દુ સમાજ માં હજી બી આપણા એટલા બધા કુવલ થઈ ગયા છે લોકો એના તો ઉપર બધા અહિયાં ખબર છે દલાસ ના નામ અલિશિયા છે, મલેશિયા થી આવ્યા છે. દાદા ના દર્શન માટે આવ્યો છું. આ મારું દાદા બોલ્યા કે દર્શન બધું રિલેટિવ છે. આ રિયલ રિલેટિવ છે એટલે રિયલ ને પ્રમાણ નો રિલેટિવ છે. એટલે તો કોઈ પુણ્ય હોય તાર ભેગું થાય ને, ભેગું થાય નઈ ને, ક્યાંથી ભેગું થાય? ખોટું કશું હોતું નથી. ખોટું તો કશું આ ક્રિશ્ચિયન ધર્મ કઈ ખોટું ઉપદેશ આપતો નથી. ઉપદેશ સાચો પણ એનું બળ હોવું જોઈએ ને, એની પાસે બળ. આપણને એક શબ્દ કોઈ માણસ આપે એ બળવારો હોય તો મોક્ષે છેદ પૂરું પચાવી દે. શું કહ્યું? પણ એ પોતે જ બળવારો હોવો જોઈએ. એની સિગરેટ છૂટેલી હોય તો તમને છોડાવે. શું કહ્યું? એટલે સર્વસ્વ મુક્ત પુરુષ હોય તો તમને જે માગો એ આપે. બંધાયેલા લોક મોહથી અહંકાર થી જે મળ્યો હોય તે વખત, જે ખોરાક મળે તે વખત ખાવો જ પડે, છૂટકો જ નહીં, નહીં તો લપસી પડે. એટલે અમે લોકો એ જ કહે છે કે જેમાં બેઠા છો ત્યાં જ રહેજો. શું કરે છે? આ તો લોકને માટે નથી, આ પબ્લિકને માટે નથી, આ તો કોક જ માણસો એને માટે, મારી સમજવાને માટે શક્તિ જ ના હોય ને, ગજું જ ના હોય ને આ સમજવાનું. કોકને આ લોકને માટે નથી, આ તો કોમન માણસને માટે નથી. આને કોમન માણસ કોમન તો બધું ભવે છે. બધા આવે તમને ના કહી દઉં, તમે જો છો તે બરાબર છે અને સમજણ પડે નહીં. અને ઉડતું મુશ્કેલ મુકાય બિચારો. અને મારે કંઈ ક્વોન્ટિટી ભેગી કરવાની નથી, મારે કંઈ જરૂર નથી. મારે તો આટલા મારે નિમિત્તે કરી લેખ લાખ બે લાખ માણસ જેટલું ઉકેલ આવવાનો હોય તો આવી જાય, બસ એટલું. મારે કોઈ બીજું કારણ નહીં. અમે જે સુખ પામ્યો એ સુખ બીજા પામો, બસ અમારો હેતુ જ બીજા. એ તો પાંચ જ માણસ કામ. આ પબ્લિક નું ના લગભગ 50 કરોડ અમારે કઈ ક્લબ જ હોય છે લગભગ. અમારે શું કે છે? પછી મેં એને કહ્યું, મેં કહું આ રીતે ગણશો તો આ રીત કોની જોઈએ? તમારે જો સિમિલી કર્યું હોય તો અબજો બધી કેટલા ને ગરીબો કેટલા, તે સિમિલી વાની સાથે કરો. હોય નઈ સાથે ધંધ કોઈ જગ્યાએ હોય નઈ. ભાન જ નથી જો આ મનુષ્ય તરીકે છું એવું ભાન જ નથી. મનુષ્ય તરીકે હોય ને તે બીજાની સ્ત્રીમાં દ્રષ્ટિ બગાડે જ નહીં. એ પશુ છે, મશુ ના રૂપમાં પશુ છે. શું કહ્યું? તમને સમજાય ના સમજાય? તે પછી આ એને શું કેવું છે? અબજ માનતા હોય એમ દાડો ના સમજે પડે. આ તો અમુક જ માણસ, આ તો આગળ જ્ઞાનીઓ થયેલા ને ત્રણ કે ચાર જ માણસો સમજે પડે. આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે તમને કશું ના સમજે પડે. માથામાં ઠોકી ઠોકીને ગાડી દઈને પડે તમને રાગે પાડી આલું. કેશ કેશ બેંક છે એટલે પછી રાગે પડ્યા પછી તમે બધું પકડી લો. તમારે નિશ્ચંત થઈ ગઈ, ચિંતા તૂટી ગઈ, બધું તૂટી ગઈ એટલે તમે બધું જ કરવા ત્યાં છે. પછી શું કરવાના ત્યાં છે? હા તો આ દુઃખો, ચિંતા નો દુઃખ, રોજમાન માં એનો દુઃખ, દુઃખ વાઈફ નો દુઃખ, બોસ નો દુઃખ, સિરિયસ માસ કરે તે. હું આપડે એટલો વખત આનંદ થાય જરા, પછી અથવા તેઓ ને તેઓ સંભળાવનારો એવો ને એવો ને પેલો સાંભળનારો એવો ને એવો, આવું આવું 2000 વચ્ચે આવું અવતાર્યા કરે. નહીં તો આપણે તો ક્યાં ક્યાં આવતી બહુ હાઈ ગ્રેડ પર ગયેલા, ત્યાંથી પાછા ભરેલા છે બધા. અનંત અવતાર થયા, આવી ગયો તો ગયા, પણ પાછા ભાઈ માર્ગ મળ્યો નહીં. શું થયું? આપડે આમ ક્રાઉન ફરતા ફરતા આઈએ અને મોક્ષ નો દરવાજો અહીં હોય, પણ ટિકિટ બંધ હોય તો પછી આપડે અંબર પાછું ફરવા જવું પડે. કેવો કેટલાય કુંડાનો માર્યો તો કોક ફેરવા આપણું કઈ ત્યારે ખુલ્લું થઈ જાય. જેટલો સ્કૂલ માં ઉતર્યો એટલો જ ભાગ શાસ્ત્ર માં, બીજું બધું એમને માં જોયું છે. અદભત જ્ઞાનીઓ પાસે શાસ્ત્ર માં અમુક જ ભાગ આવેલો. આત્મા પ્રાપ્ત કરવા માટે, આત્મા પ્રાપ્ત ના થયો તો તારો બધું લખબો માથે બહાર લીધા બરોબર છે. માથે બોજોડે ફરતો હોય. એક મારી એક જણ મારી ને દઈને કહ્યું, એક મહારાજે કે સાહેબ મારે કેટલા અવતાર બાકી રહ્યા કે છે આવે, કેમ તમારે પૂછવું પડે છે? સર કે છે બધા શાસ્ત્રો તમે કહો એટલું, તમે કહો એટલું બધું ધારણ કરેલા છે. શાસ્ત્ર બધા ધારણ કરેલા છે એટલે મારી રીતે સમજી ગયા કે આપતા આત્મા બન્યો નથી. એટલે એમને કહ્યું કે શાસ્ત્રો તમે ઉચકી મંગાવ્યા તમારા ઉપાસ થઈ પર, તેનું કઈ ભાડું વાડું આપવું પડેલું? કારણ કે આખા ગાળાનું ચાર આના ભાડું આપવું પડ્યું હતું. આખા ગાળાનું આખું ગાળું શાસ્ત્ર તો કે એ મજૂર પાસે મંગાવો તો આ છ આના આવવા પડે. તો એ મજૂરે માથે બોજો ઉચક્યો તમે, અરે એને માથે બોજો ઉચક્યો તમે મનથી ઉચક્યો કે શું કર્યું? એટલે તમને હો રૂપિયા મારે શું આપવાનું કર્યું? આત્મા ના જાય પોખ મેં હું આ જંગલ માં જઈને કોઈ છોનો ના રાખે. જંગલ માં પોખ મળે કોઈ છોનો રાખનાર મળે? અહીં તો આ બધા દિયાળું છોનો તર મળે ચાર પાંચ. અરે રડવા નિર્ણય તે રડે તો બિચાર મેં નીકળી જાય બધો રોગ. રડવા દેવું જોઈએ માણસ ને, ઘરે ને રડવા દેવું જોઈએ, હસવા દેવું જોઈએ. હશે તા કરે દોડ મારે હશે કેમ પછી એક માણસ એક માણસ ભાવી ને પૂછ્યું કે મારા કેટલા અવતાર બાકી છે? કે બહુ સારો પ્રશ્ન તમે કર્યો. હવે જયારે કહેવા બેઠા ત્યારે પોતા જેને બોલાવો ને કે છે બધાનું કહી આપીએ. મારા તું કોને કોને બોલાવશું? ત્યાં કે આ નગરના રામના નગર શેઠ ને બોલાવો, મોટો દ્વાનેશ્વર જબરજસ્ત. પછી કે છે આ ગામમાં આચાર્ય મહારાજ છે તેને બોલાવો, એ મોટા મોટા મહાન સંત હતા. પછી કહ્યું કે એક એક માણસ નામ દીધું, તે તો પેલા સમજી ગયા કે આ તો કદનો કાપનારો છે. કે એને કેમ બોલાવો છો? એને બોલાવો ને એને સમજણ પડે કેટલા આવતા થશે. એટલે આ મહારાજ ના કપાવા મળી મારે મારી જોડે આ બધા હકત ઓલા ભગવાન. એટલે મતલબ તું શેમાં શું તમ છો વગર ખમ પૂજાકૂજ કરું? જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી રઘડપાટ જ છે. પછી પછી પાછું ભગવાને શું કહ્યું? પેલું વેશ્યા ને બોલાવો. વેશ્યા હવે બોલાવ. અને પછી આમ રસ્તામાં ગજડું ભૂત તેને કે થઈ આંખી લાવો. પછી ભગવાને કહ્યું મહારાજને કે આ તમારા આ શેઠ નો તમારો આ ગધેડા નું એનું આ એનું વિદ્યાનું આચાર્ય મહારાજ નું બધાનો દોરો ખૂંચાયેલો છે કે છે. શું કે છે? આપડે પતંગ નો દોરો ઘૂંચાયેલો હોય, ગૂંચ નીકળી ગઈ છે, તો તમારી ગૂંચ નીકળી જાય. ગૂંચ નીકળી જાય તો કે લાવી ગયો? ગૂંચ જેની નીકળી નઈ ત્યારે દોરો ચાલુ થયો. શું તે મહારાજ ને કઈ ગૂંચ નીકળી નહી? સરસ ભાઈ ને 120 કાઉન્ટ નું સૂતર બધામાં એક સરખું, 120 કાઉન્ટ નું સૂતર બધામાં. હા, એક સરખું સૂતર છે. આ ગઢેડામાં સરખું સૂતર છે. એક તોલો અને તે કેટલા કાલો? 120 કાઉન્ટ નું. અને તમારા 120, મારા 120, આ બધા 120 કાઉન્ટ નું સૂતર છે. ફક્ત જેનો દોરો ઉકલી ગયો તેનું કલ્યાણ કે છે. તમારા કરતા ગધેડા નો વેરો દોર ઉકલી જશે કે છે. કારણ તમે તો જાણું છે, એનો અભિમાન છે. અને ગધેડા બે અવતાર પછી થઈ જાય. એટલે આ કશું આમાં અહંકાર ફાંફા મારવાનું છે. જ્યાં અહંકાર ના જાય ને ત્યાં બધી ભટકવાનું છે. શું અહંકાર ગયો ક્યારે કહેવાય? કે એને ધોર મારીએ ગાળો દે બધું કરી પડે. હા, એ ના છે આપણે આશીર્વાદ આપે. શું છતાં પણ એવું હોય નહીં આ કાળમાં. કોક જયા હોય, કોક જ ફેરવા આવું હોય છે. પણ તે છતાં આપણે બીજી એક્સાઇ તો કરવું જ જોઈએ. કઈ આ ખાવાનું ના મળે તો પેલું ખાવું તો જોઈએ ને, કોન્ટ્રોલનું અનાજ તળેલું. પણ તે વિચાર કરીને ખાવું કે જ્યાં આગળ પૈસાનો પ્રોબ્લેમ ના હોય. શું અને ખાઈ નહીં બધું ફાયદો ના કરે, પણ આપણને લપસવા તો ના દે. સમજો ને, મોટી વસ્તુ લપસવાને. અને તમે અમદાવાદ જોડે બેસીને સત્સંગ કરતા હતા, ના લખી જાય. કુસંગ હંમેશા મોટા મોટું પોઈઝન હોય ત્યાં જગત માં. કુસંગ મોટા મોટું પોઈઝન. કોક દાવ પેક લેતો હતો એટલે કુસંગ. એ પોતે પેક જ કુસંગ છે. એ તમને કુસંગ ભેગા કરી આવશે. શું કહ્યું? ચા એ કુસંગ નથી. ચા તો ભક્તો એ ખાઈને બધી આપીએ. શું કહ્યું? જો કે મારા મન તો ચાય એ કુસંગ છે. પણ તમારા માટે ચા કુસંગ નાખો. તમારા માટે તો બ્રાન્ડી અને મીઠ બે ની વસ્તુ નાખો. બીજું બધું ખાવ. આ બે વસ્તુ કુસંગ છે ને. મીઠ તો હોય ને, મીઠ તો આપણા છોકરાને કાપીને ખાઈ હાથ ખાવાની શક્તિ હોય ત્યારે ખાવું છે. કાઢતા છોકરા મરઘીના છોકરા ખાઈ જવા, બકરી છોકરા ખાઈ જવા, રીત છે. પછી એક જણ કે છે, પણ ખાવામાં શું વાંધો છે? તે નહીં તું ખાવાનું તને છૂટ આપું. તું જાતે કાપીને ખા. આપણે જેમ દૂધી જાતે કાપીને ખાઈએ છીએ, દૂધી છે, ભીંડા છે, ગીલો ગીલોડો છે, બધું કાચ્યા કે તે કઈ આપણને દુઃખ થતું નથી. આપણું હાર્ટમાં કશી અસર થતી નથી. એટલે એ જો એમાં તારે અસર ના થાય તું ખા. તારું હાર્ટ એટલું જડ થઈ ગયેલું હોય, ઇનસેન્સિટિવ હોય, નરકી કાપીને ખાજે. મારું કેમ પણ નક્કી કાપીને ખવાય એવું છે? આપણા લોકો આપણું હાર્ટ પૂરું છે. અને કુરા હાર્ટ વાળાનું કામ નહીં એ તો. હે, જે કાપીને ખાય લોહી લોહી ધોઈ દેખાય ને તે વધારે ઉત્સાહમાં આવી જાય. એ હાર્ટ સુધી જાતનું છે. બના છો ને એક માણસ પૂછ્યું કે તમે મંસાહાર કરવાનું કેમ છોડી દીધું? કે છે સર કે છું કે આ કબ્રસ્તાન નથી ગઈ મારું શરીર. તે બરગર કુકડાનું શું કહ્યું? પેલો કે છે, પણ એથી મને ખુલાસો થતો નથી. શું ફાયદા માટે તમે કરી રહ્યા છો? આમાં ફાયદો શું તમને થશે? ત્યાં કે છે હું સિવિલાઇઝ થવા માંગુ છું. હવે તો આખા આખા પશ્ચિમને મોટા મોટું પોણ મારે, જબરદસ્ત પોણ મારે છે. લોકોએ દાબી દીધું, એ લોકોએ શબ્દ દાબી દીધા છે બધા. આઈ વોન્ટ ટુ બી સિવિલાઇઝ મેન. શું કહે છે? આપણા સિવિલાઇઝ કેમ લાગે આપણે શું કહેવા બધું? ખાતો હોય તો એને નાખીએ અને ખાધું હોય તો પસ્તાવો કઈ નાખીએ. શું કરું, ખાધું હોય તો કાલે મારી પાસે આવજો, હું તમને બધું આ માફી કરી આપીશ. શું કર્યું, બધા રસ્તા હોય છે અને ફરી ના ખાવાનું તમે, કારણ કપડા ધોયે છે ને તેને કપડા મેળા થયા ને હાથું નીકળતા બધું હોય દરેક નથી. આવી ગઈ નથી બી ક્યાં છે કૃષ્ણ ભગવાન ઝઘડો કરે ને? હા, મારી જોડે ઝઘડો, શિવજી જોડે ઝઘડો, ભગવાન એક જ છે ને? અરે વૈષ્ણવ દરબાર શીખવાડે કે આ કપડું સીવવાનું છે, કપડું સીવવાનું છે ના બોલશો, શિવ શબ્દ આવી જાય કે આ પબ્લિક ને કેવા કેવા બધા ભગવાન જોડે તૈયાર કરાવડે, મહાવીર જોડે આપડે આપણું કરવાનું હતો નથી, એને પોતાનું શું પોતાનું સ્ટેન્ડર્ડ કરવાનો વાંધો નથી, પણ બીજાનું આપણે આપણું પોતાનું સ્ટેન્ડર્ડ કરતા કરતા બીજા જે ભગવાન થયેલા હોય એ ગમે તેને માને બીજા જે ભગવાન થયેલા હોય તેના આપણે નિંદા કરીએ તો આપણે અહીં કમાયેલા તે થતું હોય ને અધોગતિ નર્ક માં જતું રહેવું પડતું, આપડે ઉપર ઉપર વાર શીખવાડે એવું નિષ્પક્ષપાતી બનો, ભગવાન નિષ્પક્ષપાતી હતા. આ તો પક્ષપાત કોને પાડ્યા? લોકોએ પોતાનું નામ કાઢવા માટે જુદા જુદા પક્ષપાત કાઢ્યા પોતાનું નામ, અને ગાડી ચાર્યા જ કરે રે, પૈસા આયા કરે, ગાડી ચાર્યા કરે. શું દિનેશ નટવલાલ શાહ, દિનેશ નટવલાલ શાહ. હા, પણ દિનેશ અત્યારે નામ છે, માય નેમ ઇઝ દિનેશ નથી બોલતો તું? હા, તો એ તો કઉ છું, મારું નામ પૂછ્યું એમ જ કઉ છું. તો ખરેખર તું કોણ છું? માઈક ના આઈ કોણ છે? હું દિનેશ, હું દિનેશ. અરે દિનેશ એવું માય નહીં, દિનેશ આ માય વાત બોલ્યા પછી આય વાત એવું બોલાય? કેમ આ બોલું છું? હવે ભણેલો માણસ ને અને વસંતી જય ભણેલો માણસ તને નથી લાગતું કઈ ભૂલ પડી છે? તને શંકા પડ્યા થઈ ગઈ ને કે આમાં ભૂલ છે? વાંચ્યું તો ખરું પેલી બુક માં દાદા ભગવાન તમારે આપતા વાળી વખતે વાંચ્યું હતું કે કઈક લાગે છે આવું? વાંચ્યું બધું આપતા વાળી વાંચી. હવે તું જુદો અને દિનેશ જુદો. દિનેશ તો તારું નામ અહીંયા આગળ પાડ્યું, આપડે દુકાન કરીએ ને તો દુકાન નું નામ પાડવું પડે. શું દુકાન નું નામ? લિબર્ટી સ્ટોર પાડ્યું હોય અને આપડે તને કહીએ કે લિબર્ટી સ્ટોર થઈ આવે તો તું કહું કે ભાઈ મારું નામ તો શું કે છે? દિનેશ. દિનેશ છે અને તમે લિબર્ટી સ્ટોર એવું ના કરે, આ તો દુકાન નું નામ છે, દુકાન ઓળખવાનું સાધન છે, તે આપડે કેવું કે ભાઈ દિનેશ છો. બરોબર ને? પરિણામ છે કે એવું ના કહેવાય કે આત્માને પરિણાવ્યું, આ છે દિનેશ ને પરિણાવવાનું છે. છોકરો કેવો હોય તો અમારો દિનેશ, મારા નામનો છોકરો, આત્મા છોકરો કેવાય. એટલે તું કોઈ જુદો છું, હું એમ આઈ એ જાણતો નથી તું? હું કોણ છું? આત્મા, તમે એની વાત કરો છો ને? એ કે તમે આત્માની વાત કરો છો? આત્માની વાત નહીં કરતો હું, એમાં તું કોણ છું કે જે આ બોલે છે, જે આમ કહે છે કે આ હું દિનેશ છું, માય નેમ ઇઝ દિનેશ, માય કેનારો કોણ આવી છે? આત્મા જ ને, આત્મા જ ને. એ ખરેખર આત્મા પાછો નથી કેતો, એ આત્માનો એજન્ટ છે, એ ઇગોઇઝમ છે, ઇગોઇઝમ બોલે છે. આત્મા તો આમાં, આત્મા તો ભગવાન છે પોતે, પણ ત્યાં સુધી આપણે એને વ્યવહારિક આત્મા કેવો પડે? શું કેવું પડે? વ્યવહાર આત્મા, રિયલ આત્મા નહીં. તું આત્મા કે નહીં હોઉં? કોઈ દઉં ક્રોધમાન માં આવેલો થાય છે? ક્રોધ બોધ થાય છે? થયા પછી ખબર પડે હમણાં થાય ને, મને ક્રોધ તો થવાનો, ક્રોધ થાય છે. કે મને એને કોઈ સ્ટોર સારા વેચી દેવો છે, બધી પણ વેચી દેવી હતી કેટલા નહીં લેતા લોકો સ્ટોર સારા? કોઈ ના ખોટ તું લે, કોઈ ના લે, તું લઈ લઉં છું તને આપે નહી પૂરો પૂરો? ના બધું તું કઈ ઠંડક નહીં આવતી એમ તીકડે તીકડે. એટલે આપડે હું કોણ છું એ જાણવું જોઈએ કે ના જાણવું? તને કેમ લાગે છે? એનું રિયલાઇઝ કરવું જોઈએ કે ના કરવું? તું પહેલા ગયો હતો એમને કાગળ થી લગ્ન થઈ ગયો હતો કે જોવા ગયો હતો? જોવા ગયા હતા. જોવા જતી વખતે આમ કહ્યું આમ ફરો નતો કેતો? ના ના, એ તો રિયલાઇઝ કરતો ને, ક્યાં સુધી ભરેલું છું, ક્યાં સુધી ભરેલું છું બધું રિયલાઇઝ નતો કરતો? એવું આપડી પોતાની જાતનું રિયલાઇઝ ના કરવું જોઈએ? તને કેમ લાગે છે? આ ઘડિયાળ ચાલુ છે, રિયલાઇઝ કઈ લાગેલા ને? એમને એમ લાગે દા ચાલુ હોય ઘડિયાળ, ઘડિયાળ શું કામ? સરસ ને, એ દાજી જાણવાની ઈચ્છા છે તારી તો બેસ, નહી તો પૂછા આપડે ગયે. ઈચ્છા એટલે તારી ઈચ્છા કરી તું આવી ગઈ છે કે? આજે સેલ્ફ નું રેલ જ્ઞાન શું છે? જ્ઞાન શું છે? જ્ઞાન તો મેં કહ્યું ને કે આપણે કોણ છે ખરેખર જાણવું જોઈએ. મહિતી કોઈ એવું બોલે છે? મહિતી કોઈ એવું બોલે છે કે આ શરીર મારું છે? એ કહે છે કે નહીં કહેતું? પછી નામ મારું છે, આંખો મારી છે, કોણ મારા છે, પગ મારા છે, હાથ મારા છે, બધું બોલે છે? નહીં બોલતું? મારા મારા કેનાર મય છે કોઈ કે નથી? મારું છે, મારું છે કે છે ને? પછી પાછું મન મારું છે એમ કે? મન મન નહી મારું કે? પછી પાછું બુદ્ધિ નહી મારી કે? એટલે આપડે બુદ્ધિ નહી, બુદ્ધિ નહી મારી કે છે? પછી ચિત્ર મારું કે છે? ઇગોઇઝમ ને મારું કે છે? મા ઇગોઇઝમ એવો કોણ છે તમે અંદર મારું મારું કર્યા કે છે? એટલે આપડે કોણ છે જાણવાનું છે. આત્મા શું છે? આત્માનો આપણે આત્મા છીએ જાણવાનું છે. નામ તો અહીં આપેલું, દુનિયા ચલાવવા સારું, વહુ થવા સારું, હાહુ થવા માટે, કાકી આવું થવા માટે, મમ્મી આવું થવા માટે નામથી જ ચાલે, આત્મા જ ના ચાલે. ડામા ઉતરે ત્યાં નામ જોઈએ કે ના જોઈએ? ભાઈ પૂછે કે આત્મા આપણા શરીરમાં ક્યાં છે અને કેવડો છે? આત્મા જ્યાં તું ટોંકણી મારું ને, જ્યાં તું ટોંકણી મારું અને તને અસર ના થાય ત્યાં નથી. પેલા નક લોબા હોય અને તને ટોંકણી માર અસર ના થાય તો એમાં નથી. આ વારમાં કાપી લે એમાં નથી. બીજે બધે જ્યાં આગળ ચેતન છે ત્યાં છે, ત્યાં ઇફેક્ટ છે. શું છે? આપણા લોકો બધું ઊંધું ઠરાવી દીધું છે, હાથમાં વાંગળી જેવા એવું હતું. શું લોકો બગાડો છો? હેરાન કરો છો? હાથમાં વાંગળી જેવો હતો હશે હું કહી જતા લોકો, પણ શું થાય બિચારા જોણ એવું કે બધા લોકો ખુશી ગયું નહીં કરતું નહીં સાયકલ ઇફેક્ટ થઈ ગઈ શું થાય? એ મારે કાઢતા કાઢતા ઘણો ટાઈમ જાય. શું થાય? આત્મા સર્વ આ કેવી રીતે છે? આત્મા અરૂપી છે, અરૂપી છે. જે દેહ જેવો હોય તેની તે રૂપ થઈ જાય એવો છે. આથી માંથી સંકોચ વિકાસ નું સાધન છે. બધા સંકોચ આપ્યા કીડીમાં જાય સંકોચ થઈ જાય, શું હાથીમાં જાય તો વિકાસ થઈ જાય. પણ તમે પીપળો જોઈ લો, પીપળો અને પીપળા ઉપર લાખ લાખ ચડે જોયેલી, જયારે લાખ ચડે ત્યારે પીપળા ની છાલ દેખાય નઈ ને, તો જોયું ને તે આ કર્મ રૂપી લાખ ચડેલી છે આપણી પાસે. હા, આત્મા ઉપર કર્મ રૂપી લાખ લાખ ચડેલી છે અને આવરણ કહેવામાં આવશે. તે આવરણમાં તમે ખૂબ સ્ટડી કરો, ગમે તે એક્સપર્ટ થાવ તો ત્યાં હોલ પડે એ તમને હેલ્પ કરે અજવાળું, જેમાં એક્સપર્ટ થાવ તમે. પણ અંશ કહેવાય, શું કરે એ તમને પોષણ આપે જીવ માત્ર ને, પણ સર્વાંશ ક્યાં સુધી એ ના થાય ત્યાં સુધી આ દુનિયાને કઈ પણ સમજી ના શકે. અને ક્રોધ માર માયા લોકો આખો દાડો હેરાન કર્યા જ કરે તને. બહારના દુશ્મનો દુઃખ દે છે કે તારા ક્રોધ માર માયા લોકો દુઃખ દે? દુઃખ દે, ક્રોધ માન માયા વધારે દે. ના, બહારના તો કોઈ દુશ્મન છે નહીં, આપડા ક્રોધ માર માયા લોકો દેખાડે છે કે આ પેલો દુશ્મન. નહીં નાણા કે બહાર કોઈ દુશ્મન જ નથી, આપડા મૂળ જે દુશ્મન છે સરળ રીપુ, સરળ રીપુ કહેવાય છે ને, તે લોકો આપણા ખરા દુશ્મન છે. તે એમ શું કે છે, માથે એ કહેતા નહીં કે હું દુશ્મન છું, એ તો આપણે ખરાબ જ પેલો તારો દુશ્મન છે. એટલે વધારે છે આપણને, શું કહ્યું, આ તો દુશ્મનો જાય કોઈ વાત છે જ નહીં. એટલે આ લોક ક્રાંતિ છે ને આમ, કે જ્યાં વાસ્તવિકતા નથી ત્યાં વાસ્તવિકતા માને છે, અને વાસ્તવિકતા છે ત્યારે ભણ નથી. શું કહ્યું, એટલે ગુનેગાર જ્યાં નથી ત્યાં ગુનેગાર માને છે. જયારે પૂછવા પૂછી લો પછી આપડે બધું બંધ કરી દઈશું. પછી તમે આવો, શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા થયા એ આ બધા જાગ્યા રૂમ માંથી બધા એ તમે શુદ્ધાત્મા થયા. પણ બહાર જશો તો બહાર કોઈ પૂછે તો શું થાય, શું છો, તો શું કહેશો તમે? નાણાવટી. હા, એટલે આપણે બાજી પાછા ભૂલી ગયા નથી, એવું જોયું ને, બધી ભૂલી ગયા નથી. તો નહીં તો સુધાર તો કહે તો એના મનમાં સમજાય નહીં, બિચાર ઘૂસાય કરે અને આપણને કાઢ્યા કે હવે આ ભગવાન ની શુદ્ધ ભાષા છે. કેવી છે? રિયલ ભાષા. ગોરાંગ એ પણ રિલેટિવ ભાષામાં, પછી આ બાઈ નો ધણી છે રિલેટિવ ભાષા, છોકરા ના ફાધર બધા વિશેષણ માત્ર બધા રિલેટિવ, અને નિર્વિશેષ આ શુદ્ધાર્થમાં જેને વિશેષણ નથી એ જ રિયલ. અને પેલું બધું રિલેટિવ, રિલેટિવ એવી નાખી રિયલ એટલે વાસ્તવિકતા. શું કહ્યું? એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, પઝલ થયેલું છે. અને વિજ્ઞાન થી ઉભો થઈ ગયો કોયડો છે, નૈમિતિક કરતા ખરા, પણ નૈમિતિક કરતા એ કરતા કહેવાય નહીં. આને તો આખું સોલ્યુશન ઉડી જાય બધું, તો સમજે. એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધી પઝલ, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. તે ગાયને રિલેટિવમાં શું કહેતા છે? ગાયને ગાયને ગાય ગાયને રિયલમાં શું છે? શુદ્ધાત્મા. બકરી તો રિલેટિવમાં શું કે, અને રિયલમાં શુદ્ધાત્મા છે. ગુલાબના છોડ ને બાર ગુલાબનો છોડ કે રિલેટિવમાં, અને રિયલમાં શુદ્ધાત્મા. હા, જેને રિયલાઇઝ કર્યું નથી એને ખબર જ ના હોય, પણ જ ના હોય, તો ખબર ને. એટલે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ બકરી કહેવાય, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા કહેવાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય કહેવાય, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા કહેવાય. એટલે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે આમ પેકિંગ હોય ને, પેકિંગ પેકિંગ ની અંદર સામાન હોય તો લોકોને ખબર પડે ને, પેકિંગ ને રસ્તું કે એ તો ગધેડું જુએ એટલે વિવાહ કરે પાછા આવ્યા. કેમ કાકા પાછા આવ્યા? ત્યાં ગધેડું મળ્યું અપશુકન થયા કે છે ત્યાં ગધેડા ને જે ભગવાન રહેલા છે ને તે પેલા ભગવાન કે એક અવતાર ગધેડા તો આપજો ને, તિરસ્કાર મારો કર્યો કે જાણવું તો જોઈએ ને આપડે દુનિયા જાણ્યા વગર આપડે બધા પાપ બે દોષો બે છે એ જાણવું તો જોઈએ ને, વોટ ઇઝ કરેક્ટ એન્ડ વોટ ઇઝ ઇનકરેક્ટ. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ આ બે આજ્ઞાઓ તમને આપું છું. તો તમારી દ્રષ્ટિથી આ જો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિયલ વ્યૂ પોઈન્ટ ને તો આત્મવત સર્વ ભૂતે જીવ થઈ જશો તમે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ વિનાશી છે, તે આ ઇન્દ્રિયોથી દેખાશે, વાંચથી દેખાય બધું વિનાશી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ અંદરની ચક્ષુથી આ તમને સમજાયું ને, તે ચક્ષુ દેખાશે. એટલે આ બંને જોતા જોતા રોજ અભ્યાસ કરવો, અનાદિ નો કાળ નો અભ્યાસ નહીં ને, તે પેલો અભ્યાસ કરવા હેન્ડલ માર માર કરવું પડે, સમજ ને, પછી મહિના પછી પછી સરસ થઈ જાય, પછી દેખાયા જ કરે એવું બધું. એટલે વાઇફ ના માં શુદ્ધાત્મા જુઓ, ગધેડામાં જુઓ, કૂતરામાં જુઓ, દુશ્મન નામાં જુઓ, સાહેબ નામાં જુઓ, ના ફાવતો તેનામાં જુઓ, બધામાં જોવામાં શું હરકત છે આપણને? તમે ખબર ને, જે જાણતા નતા તે ના જોયું ખોટ ખાતી, પણ હવે જાણ્યા પછી ખોટ પણ ખાય. તો સમજ પડે ને, એટલે બે વાક્યો બેન સમજ પડે છે તમને બધાને? તને સમજ પડી? તને પડી ગઈ? આ બે વાક્યો મેં તમને આપ્યા, આમાં કઈ અઘરું હોય તો મને કહો તો હું એને સુધારી આપું. આ બે વાક્યની આજ્ઞા પાડવાની છે, એમાં કઈ અઘરી લાગે છે? કોઈને અઘરી લાગતી હોય તો કહો, હું સુધારી આપું. હવે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રશ્મિકાંત અને હસબન્ડ ઓફ આ બેનો હસબન્ડ થયા, છોકરાનો ફાધર થાય, બધું રિલેટિવ. કેટલી જાતના વિશેષણો નહીં, અને આત્મા નિર્વિશેષ છે, એનું કોઈ વિશેષણ નડે નહીં. આ બધું અવસ્થાઓની ઉપર વિશેષણ, અવસ્થા માત્ર વિશેષણ વાળી હોય અને તત્વ નિર્વિશેષ હોય. કેવું ભાઈ, અવસ્થાઓ છે કે સસરો થયો, મોહ થયો, કાકરો થયો, એ સંજોગોના આધીર બધી અવસ્થા ઉભી થઈ જાય. એટલે આ બે આજ્ઞા પાડવાનું વાંધો નથી ને તમને કોઈને? આ બે આજ્ઞા સમજી ગયા તમે? તમે સમજ્યા દિલીપભાઈ? સમજી ગયા બરોબર? હવે ત્રીજી આજ્ઞા આપું છું. આ જગત લોકો શું કે, 10,000-10,00,000 કમાયો હતા બધી તો આડી ફેડ કર્યા કરતો હોય અને મારતો મારતો ખોટ જાય તો આપડે પૂછીએ, કેમ આમ ધરમ થઈ ગયા છો? ભગવાન મારી પર ઉઠ્યો કે કમાયો તો હજી ભગવાન સંભાળતો નતો, એવું કે ખરા આપડા ઇન્ડિયા નો? ભગવાન ઉપર આરોપ આપવા કોઈ હે, પછી ઊંધું કરવા બાકી નહીં, પછી માં થયું જ ચૂકી થાય છે. અને આવી ભૂલ કોઈ દેખાડતું નથી, મૂળ મુદ્દાની ભૂલો છે તે દેખાય છે, દુઃખી થવાના લક્ષણ વાળી ભૂલો છે એ જાણતો ના આવે તે દેખાય છે. ચાલો તમે સમજો ને, હવે આ દુઃખ કેમ જાય તે કે છે, આવું આ વિજ્ઞાન ના ખુલ્લું થાય તેમ જાય છે. એટલે મને શું કે છે, તમારી 2,50,000 આપતો વાણીઓ થવા આવે કે છે, એક એક કોપી 14 આપતો વાણી છે, 14 ને 2,50,000 35,00,000 પુસ્તકો છપાય ને ઘેર ઘેર પહોંચાડવું જોઈએ, તારે આ થઈ કોણ પડશે ને? અત્યારે ફ્રી ઓફ કોસ્ટ આપ્યા જ કરે છે, થોડું ઘણું ફેરફાર તો થયો, પણ આ જ્ઞાન ઉડી નહીં જાય ને. આ એક પ્રગટ થયેલું જ્ઞાન તે ગોળીઓ મારી ઉડે, એટલે આ જ્ઞાન આ પેટું છે એવા નીકળે નહીં, કારણ કેટલું બધું માણસ તૈયાર હો. હવે ત્રીજું વાક્ય આપું છું કે હવે કોણ ખરેખર ચલાવે છે? પેલો માણસ કે છે કે ભગવાન મારી પર ઉઠ્યા, ફરી બીજો એક જણ કે શું કે, મારો સ્ટોર બરોબર ચાલતો નથી, સ્ટાર સ્ટાર નોટ ફેવરેબલ, એટલે હું પેલા ચાલતો સ્ટાર્ટ નું નામ લીધું છે, પહેરેલા સ્ટાર છે બધા ગયો હોય પહેરે એ છે, લગ્ન વાળા છે બચારા, એને છોકરા ના હોય પણ એવી તો હોય, શું કહે એમને છોકરા બચ્ચા કચ્યા બચ્ચા એવું ના હોય, એ તો રેવા જ ના કહેવાય, કચ્યા બચ્ચા હું સુખ જ ના પડે કોઈ દાડે, એટલે બે જણ તે પણ તેને હેરાન કરે કે અમને ચાર ફેવરેબલ નથી, એટલે એમને આમ તો અંભાવે ને ચાર તો ટકોરો તો વાગે જ ને, પણ એનું ફળ અવળું મળે પેલો ચીડાય, કારણ કે દેવો ચીડાય અમે દેવો જ્યાં સુધી મોક્ષે જાય ને ત્યાં સુધી બધું ક્રોધ માન માં હોય જ, સમજ ભાઈ ને, પણ દેવ એટલે મોટી મોટી મન કહેવાય. હવે પછી વળી પાછી એક માણસ મને કે છે કે મારો નાનો છોકરો પહેણાયો તે વહુ મોર પગી આવી, ટાકી વાત છે મારા વહુ ને ભાઈ નાની આવી બિચારી આપ કઈ નાખી શું દેખાય, તારા જે કડક ને કહ્યું હોય શું દેખાય, નહીં આપણા લોકો ને કશું બોલવાનું કઈ એ જ નહીં, ઠીક આ દુનિયામાં દુઃખ કોણ આપે આપણને, જે દુખ્યો હોય તે દુઃખ આપે, તને લાગે છે કે દુખ્યો દુઃખ આપે, દુખ્યો હોય ને મોટો કરોડાધિપતિ હોય પણ અંદર દુઃખી હોય તો જ આપણને દુઃખ આપે, રૂપિયા પર સુખ સુખ હોતું નથી, અંદર અંદર પુણ્ય આધારે શાંતિ હોય નિરંતર, મન મન હે મન રેગ્યુલર સ્ટેજમાં હોય, ચિત્ત શુદ્ધિ થયેલી હોય ચિત્ત શુદ્ધિ, એટલે આ કોણ કોણ ચલાવે છે તમને કહું, આવે નથી આપણે ચલાવતા, આપણે ચલાવીએ એ ભ્રાંતિ છે, અને નથી થતે ભગવાને ચલાવતા, ભગવાન ચલાવે એ ભ્રાંતિ, શું છે ભગવાન તો હાથ નીકળતા, એને નિમિત્ત થાય છે નિમિત્ત ખરું પણ એને કઈ કરતા કહેવાય નહી, આપણા લોકો બસ શું વાતો કરે છે જાણો છો ને, સમજતા નથી પણ તો એવું બોલે મારે થોડી પહેણાવી છે પણ સંજોગો સીધા નથી, સંજોગો પાછળ નથી એવું બોલે ને, બોલે તને હોય ને, એટલે આ સાયન્ટિફિક એ સંજોગો સમજતા નથી છતાં એ સંજોગો બોલે છે, આ કરોડો વર્ષથી આ વાત ચાલુ આવેલી ને તે હજુ આટલું રહી ગયું છે કે સંજોગોમાં પાછળ નથી, હું શું કરું ભગવાન શું કરે કે સંજોગો હારા થાય મારે લાગે પડી જાય, એટલે આને હું શું કઉ છું આ સંજોગો ને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે તેના આધારે આ બધું જગત ચાલી રહ્યું છે, કોમ્પ્યુટર જેવું મેં કાલે સમજાવ્યું હતું ને, મોટું કોમ્પ્યુટર જેવું છે, તમારો ભાવ ફીડ તરીકે જાય પછી આ વિસર્જન વિસર્જન હાથમાં આવી ગયું, વિસર્જન સર્જન ફીડ અને વિસર્જન આ સમજ ને, એટલે અને હું ગુજરાતીમાં વ્યવસ્થિત કઉ છું, વ્યવસ્થિત શક્તિ તમારે ચલાવેલી છે, શું કઉ છું વ્યવસ્થિત શક્તિ, એટલે આ સૂર્ય ચંદ્ર તારા અનાધિકાર ત્યાં નિરંતર વ્યવસ્થિત જ રાખે છે, જેને કોઈ ચીજ આ દુનિયામાં આખા બ્રહ્માંડમાં અવ્યવસ્થિત થવા ના દે એવી વ્યવસ્થિત શક્તિ છે, કઈ છે તથા અચેતન છે, ચેતન નથી, ચેતન હોય તો એ જ ભગવાન કહેવાય, તેને લોકો ભગવાન કહેતે એને જ માને છે કે આ ભગવાન આ હોવો જોઈએ એ ધારણા છે એમની, તો પણ એ વિરોધાભાસ થાય પછી જો ભગવાન શું કરવા જાય તો બહુ જાતના વિરોધ ઉભા થાય, સમજવું ને, અને જો વિરોધાભાસ હોય તો સિદ્ધાંત હોય છે કે નહીં, જો ભગવાનને પ્રૂફ કરવા માટે કોઈ બધા નયા વિરોધાભાસ જ છે, શું કહ્યું, અને આ એક્ઝેક્ટ હું વાત કરું છું જેમ છે જોઈને કહું છું આ બધું, શું કહ્યું, અને તરત ફળ આપનારું પાછું ઓન ધી રેડી, એટલે વ્યવસ્થિત સાહેબ નામની શક્તિ છે. તમે આ ગૌરાંગ થી જાવ જુદા પડી ગયા, જે એકાકાર હતા તે છૂટા થઈ ગયા. શું થયું? મૂળ તો છૂટા જ હતા, પણ ભ્રાંતિ થી ભ્રાંતિ રસ વચ્ચે પડ્યો બે ની વચ્ચે. ભ્રાંતિ રસ ક્યાંથી ઉત્પન્ન થાય? કે મેં કર્યું કે ત્યારે ભ્રાંતિ રસ ની વચ્ચે હદમ પડે. આ મારું કહ્યું કે ભ્રાંતિ રસ હદમ પડે એ બોલો. હવે એ ભ્રાંતિ રસ જૂનો નથી, રોજ રોજ પડતો જાય, ધીરે છૂટે આ બધું. સમજ પડે ને?